નો ન્યાય છે, કઈ જાતની નીતિ છે, કઈ જાતનું ધરાધોરણ છે એ જ સમજવું બહુ અઘરું પડે છે. જો ખરેખર તમે સેવા બ્રહ્મ સંબંધ લેવાથી સેવાનો અધિકાર મળતા હોય તો હટાવ મુખ્યા ભીતરિયા પગારદાર નોકરોની. એવા તો કેટલા વૈષ્ણવ છે કે પગાર લીધા વિના ઠાકુરજીની સેવા માટે અહર્નિશ લાગ્યા રહેશે. મંદિરનો આર્થિક બોજો કેટલો ઓછો થઈ જશે જો વૈષ્ણવોને સેવામાં નવડાવવામાં આવે તો. પણ નથી નવડાવવામાં આવતો, એનું મુખ્ય કારણ કે જો તમે અંદર નાહી લો તો તમને ખબર પડી જશે તથ્ય કે મહારાજશ્રી પોતે જ કૃષ્ણ સેવા પર નથી, આરતી પર છે ખાલી. કેમ કે આટલો મોટો તામ જામ મહારાજશ્રીઓનો ગુનો નથી, સેવાનો આટલો મોટો બખડ જંતર કોઈ પણ મહારાજશ્રી શું ભીમ આવે તો ન નભે, ભીમ આવે તો ન નભે. આ તો મોટો એક બખડ જંતર છે. અને કોઈકના પૈસા મફત કા ચંદન ઘીસમેરે લાલિયા, કોઈકનો ચંદન છે, કોઈકનો પથ્થર છે, કોઈકનો કપાલ છે, લગાવતા જાઓ ટીલું, બધાને ઘસતો રહે ને લગાવતા જાઓ ટીલું, એવું જાતનું પરભારે બધું કામ ચાલી રહ્યું છે. એટલે હવેલીઓ બધાને પોસાય છે ને પ્રોફિટ પાછી મહારાજની. એ પ્રોફિટમાં પાછી એક પેલો સહારા કંપની હતી, એ બહુ સારી કંપની એમને સુબ્રતો રાયે ખોલી. એમાં એમ કરતો હતો કે જે નોકર નીચેમાં નીચે તબક્કોનો હોય બધાની સાથે પ્રોફિટ શેર કરતો હતો સહારા કંપનીની. હવે મને ખબર નથી શું છે, પણ જે વખતે સ્થાપિત થઈ તે વખતે એવા નિયમ સાથે સ્થાપિત થઈ કે કંપનીની જે કાંઈ પ્રોફિટ હશે તે બધા જ કંપનીના નોકરોમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એમ હવેલીની જે પ્રોફિટ એ બધા જ હવેલીના કર્મચારીઓને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ નથી થતી, એ લોચો મલાઈ તો મહારાજ જ મારી જતા હોય છે. એટલે એમને તો ઓછામાં ઓછા પગારમાં, કેમ કે એ નક્કામાં લોકો છે, અયોગ્ય લોકો છે, એમને બીજો કોઈ ધંધો આવડતો નથી, કોઈ આવડત નથી, કોઈ ભણતર નથી. એટલે એવા ભણતરના અભાવમાં જાય ક્યાં ગરીબો, એટલે એમને રાખવામાં આવે છે અને મોટો તામઝામ ઊભો થઈ જાય છે. પણ એ તામઝામ માં પોતે મહારાજ સેવા કરી શકે એટલો સેવાનો પ્રકાર એટલો મોટો છે કે મહારાજ શું કોઈ પણ ન કરી શકે. સેવાને સહજ નથી રહેવા દીધી. હવે એક વાત સમજો, સીધી વાત, કે તમને તમારો ચહેરાને પાવડર લગાડવો હોય ને તો તમે લગાવી શકો, તમારા કેસ તમને ઓળવા હોય ને તમે ઓળવી શકો, પણ જે સ્ટાઇલમાં હિરોઈનનો મેકઅપ થાય છે, જે સ્ટાઇલમાં હિરોઈનના જે પેલા હેર ડ્રેસિંગ થાય છે, એના માટે તો આખો એક પેલો બ્યુટી પાર્લર ન ચાલે ને, તો આટલો મેકઅપ કોઈ કરી જ ન શકે. એમ હવેલીઓમાં જે મેકઅપ થઈ રહ્યો છે ને એ તો મોટા તામઝામ વિના ચાલી જ ન શકે. કેમ કે એક માણસની કેટલીક વૌજીઓ તો પોતે જ કહે છે, મારી વાઈફે મને પોતે કહ્યું કે બે ચાર માણસ આવે તો હું ઠાકુરજીને ભોગ ધરીને બધાને પ્રસાદ લેવડાવ્યું છે, પણ ઢેરના ઢેર વૈષ્ણવ આવે તો પછી આપને ભીતરિયાને જ બોલાવવો જોઈએ, પછી મારાથી ન થાય. મારા વૌજી મને કહે છે, અહીંયા તો નથી ને, મને કહે હવે મારે શું કહેવું બહુજીને. ભાઈ વાત સાચી છે, બે ચાર માણસ હોય તો ગ્રહસ્થિની ગ્રહણીની માફક કોઈને પણ પ્રસાદ લેવડાવે એમાં કોને વાંધો હોય, પણ જેટલો ઢેર અમે બોલાવી લઈએ એટલો ઢેર જો ખરેખર પ્રસાદ લેવા આવતો હોય તો પછી તો તામઝામ રાખ્યા વિના છૂટકો છે જ નહીં, પછી તો મુખિયા ભીતરિયા બધા રાખવા જ પડે ને. એટલે કોઈનાથી પણ સહજ રીતે શક્ય એવો પ્રકાર જ આ નથી, એક આખો બોમ્બાસ્ટિક પ્રકાર છે, જે બોમ્બાસ્ટિક પ્રકાર અસ્વાભાવિક રૂપે ચાલી શકે છે. એ અસ્વાભાવિક રૂપે ચલાવવામાં કાંઈ વાંધો નથી, હું તો એમાં વાંધો નથી માનતો, પણ છતાંય એક વાંધો એમાં બહુ મોટો રહેલો છે કે જો આટલો અસ્વાભાવિક પ્રકાર ચલાવવો પડતો હોય કોઈ કારણથી, તો શા માટે જે શ્રદ્ધાશીલ વૈષ્ણવો છે જેમને આપણે કંઠી આપીને દીક્ષા આપી રહ્યા છે એમને નથી એમાં ભળવા દેતા, કે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરશે, શા માટે આપણે પગારદાર નોકર હોવા જોઈએ? મને નથી લાગતું કે કોઈ પણ ચર્ચમાં કોઈ પણ ચર્ચનો પાદરી પગારદાર હોય. મને નથી લાગતું કે કોઈ પણ મસ્જિદમાં કોઈ પણ મુલ્લા પગારદાર નોકર હોય. મુસલમાન જ હોય છે, ઈસાઈ જ હોય છે, આ આપણા પુષ્ટિમાર્ગી હવેલીઓનું વૈલક્ષણ્ય છે કે જે પુષ્ટિમાર્ગી નથી હોતો તે પગાર લઈને સેવા કરતો હોય છે. એ કોના ઉપર દયા કરવા માટે, કોના ઉપર દયા કરવા માટે એક વખત શાંતચિત્તથી વિચારો, શું કહેવા શું માગો છો, આ આ જાતના સિસ્ટમથી તમે જનતાને કયું મેસેજ આપી રહ્યા છો કે સેવા કરવાનો આ જ પ્રકાર સાચો? જો સેવા કરવાનો આ જ પ્રકાર સાચો તો આવા મંદિરો હવેલી ચલાવવાની છૂટ દરેક વૈષ્ણવને આપો. તમે બધા બેવકૂફ છો કે તમે ધંધો અને દુકાન માંડીને બેઠા છો, એક એક હવેલી ખોલીને ખાઓ પીઓ મોજ મારો, લડ્ડુ પૂરી મઠડી બધું મળશે તમને. દુકાન આજે માંડી વાલો, દુકાન વેચીને એક હવેલી ખોલો અને પછી જુઓ કે તમે પણ અમારી જેમ મોટા તાજા થઈ જાઓ છો કે નથી થઈ જતા. બધું લડ્ડુ પૂરી મઠડી બધી મળશે, લૂન લગે ને ફિટકડી રંગ ચોગનો હોય. જો આ સાચો પ્રકાર હોય તો તમને પણ એ કર્તવ્યના તરીકે પ્રાપ્ત થાય છે. તમે હવેલીઓ ખોલો. લોકો કહે છે ગામે ગામ હવેલી ખોલવી જોઈએ, હું તો કહું છું શેરી શેરીએ હવેલી ખોલો ને મકાને મકાને હવેલી ખોલો. ચાલવા દો, દે દામોદર પાલમાં ધમ ધોકાર ધંધો ચલાવો ને એમાં વાંધો શું છે. હવેલી જો ધંધાકી હવેલી જો આપણો સાચો ધર્મ હોય તો દરેક વૈષ્ણવને હવેલી ખોલવા દો, જો સમૃદ્ધિ કેટલી વધી જશે. પુષ્ટિ માર્ગમાં કોઈ ગરીબ જ નહીં રહી જાય. થોડી પણ ગરીબી હોય ને એક હવેલી ખોલો. અમારે મારી પાસે એક મુખિયાજી આવ્યા હો, એક બ્રહ્મજ્ઞાન મને લાધ્યું તે હું તમને બતાવું છું. એક મુખિયાજી આવ્યા અને મને કહેતા હતા કે મહારાજ કોઈક નિધિ સ્વરૂપ મળશે. નિધિ સ્વરૂપ ક્યાંથી મળે? બોલે એક નિધિ સ્વરૂપની બહુ તાતી જરૂરિયાત છે. કીધું એવી જરૂરિયાત તમને શું થઈ ગઈ નિધિ સ્વરૂપની? તો એણે મને કહ્યું કે અમારા પિતાજી જે હતા તે મુખિયાજી હતા અને એ એક મુખિયાજીના કારણે અમે ચાર ભાઈઓ બહુ ચેનથી રહેતા હતા. આજે અમે ચાર ભાઈઓ કમાવી રહ્યા છીએ પણ એ બરકત નથી અમારા પરિવારમાં. એટલે અમે નક્કી કર્યું કે અમે અમારે હવેલી ખોલવી છે. પણ હવેલી ખોલવામાં એક કનડગત એવી આવી રહી છે કે અમારી પાસે કોઈ નિધિ સ્વરૂપ નથી. એટલે કોઈક નિધિ સ્વરૂપ મળે તો મને જોઈએ છે. નિધિ સ્વરૂપ જેની પાસે હશે તમારી હવેલી શા માટે ખુલવા દે? પોતાની હવેલી નહીં ચલાવે? તો બોલે નિધિ સ્વરૂપ મળે કેટલા હજારમાં? કીધું એ તો મને કેવી રીતે ખબર પડે કે કોણ કેટલા હજારમાં વેચવા માગે. તો બે ત્રણ એમને નામ બતાવ્યા કે એક મહારાજ પાસે ગયા, એમણે 35,000 માંગ્યા, એકે 45,000 માંગ્યા. એ તો એને કહું બહુ મોંઘું પડી જાય હાલ તબક્કે. તો ચાલ્યા પછી તો તમને કદાચ આપી દઈએ, તો તમે ઇન્સ્ટોલમેન્ટમાં આપતા હો તો અમે ચલાવીએ. કે ભાઈ મારી પાસે તો કોઈ નિધિ સ્વરૂપ છે નહીં કે હું તમને આપું. પછી ક્યાંકથી એમણે જયપુર જઈને એક ડમી નિધિ સ્વરૂપ બનવાવીને સિદ્ધ કરાવીને લાવ્યા અને અમારા મુંબઈમાં હવેલી ખોલી. હવે મને મળ્યા જ કહેતા હતા કે હવે બહુ બરકત છે, બહુ છોકરા છે અહીંયા બધા સારી સ્કૂલમાં ભણે છે, રેડિયો ટીવી મોટર બધું ઘરમાં આવી ગયું છે. હવેલી બહુ બરકતનો ધંધો છે, ખોલો. તમારામાં ખાસ જે ગરીબ હોય એમને હું ભલામણ કરું છું કે હવેલી ખોલો, તમારી બધી ગરીબી દૂર થઈ જશે. ફકતમાં શા માટે ગરીબી રહે છે? ગરીબી હટાવ આંદોલન, હવેલી ચલાવો, ગરીબી હટાવ. એ આંદોલન આપણે છેડવું જોઈએ. પુષ્ટિમાર્ગી પ્રજાએ શું અપરાધ કર્યો કે બિચારી ગરીબ રહે? બધાએ સમૃદ્ધ થવું જોઈએ. એટલે મુદ્દો, જો આ ધર્મ સાચો હોય તો, અને જો તમે હવેલી ચલાવો એમાં કંઈક અધર્મ થતું હોય તો એ તમને અધર્મ છે ને અમને અધર્મ નહીં એવું કેવી રીતે સંભવે? એ તો અમે નિષ્ઠુર દયાહીન હોઈએ તો જ સંભવે. જો અમારામાં જરા પણ દયા હોય તો એ સંભવે જ નહીં કે તમે ચલાવો તો એ અધર્મ અને અમે ચલાવીએ તો ધર્મ. મતલબ કે અમે દયાહીન થઈ ગયા. તેથી ભાગવતકાર કહે છે કે દયા છે કે નથી દયા તેની ચકાસણી કેટલી ગજબ કી વાત કહીએ. કે તમને વિષયાશક્તિ છે કે નહીં? વિષયાશક્તિ છે તો તમે કોઈ દિવસે દયા નહીં કરી શકો. કેમ કે વિષય આસક્તિ એવી માણસની મોકાણ છે કે દયા કરવાનું સામર્થ્ય એનાથી ઝૂંટવી લેતી હોય છે. તેના પછી ત્રીજો ચરણ આવે છે, સોરી થોડું ખોટું બોલાઈ ગયું મારાથી, કે બધી જે પવિત્રતા છે એ પવિત્રતા વિષયાશક્તિના કારણે નષ્ટ થાય છે. અને મદે નતુ દયા દાન ધ્વંસો, દયા અને દાનનો જે ધ્વંસ થાય છે એ તમને મદને કારણે થાય છે. જો મદ તમારામાં ન હોય કે આ હું જ કરું, બીજો કોઈ ન કરી શકે, તો તમારાથી એવો વ્યવહાર ન થાય. તે પછી ભાગવતકાર એક બહુ સુંદર વાત કહે છે, કે સત્ય એટલે શું, જે ચોથો ચરણ ધર્મનો છે. ખરેખર રોમાંચકારી વાત છે કે સત્યના માટે ભાગવતકાર કહે છે કે સૌથી મોટો સત્ય સમદર્શિતા છે. જેમ મને ભૂખ લાગે છે તેમ તમને ભૂખ લાગે છે, જેમ મને ભગવદ્ ભાવ છે તેમ તમને ભગવદ્ ભાવ છે. જો મને હવેલીનો ધંધો ચલાવવાનો અધિકાર હોય તો તમને હવેલી ચલાવવાનો અધિકાર હોવો જોઈએ. જો તમને હવેલી ચલાવવાનો અધિકાર ન હોય તો મને એ હવેલી ચલાવવાનો અધિકાર ન હોવો જોઈએ. સમદર્શિતા એ સૌથી મોટું સત્ય છે એમ ભાગવતકાર કહે છે. જ્યાં સમદર્શિતા ખતમ થઈ ત્યાં સત્ય ખતમ થયો. આ ધર્મના ચાર ચરણ છે. આ ચારે ચરણથી જ્યારે આપણી શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિનો ક્રમ ચાલતો હશે તો એ ધર્માત્મક હશે. અને આ ચાર ચરણમાંથી કોઈ પણ ચરણ એક તૂટ્યો તો એમાં લંગડાપણ આવશે, અને ચારે ચરણ તૂટ્યા તો એ ચાલતો બંધ થઈ જશે, નિશ્ચલ થઈ જશે. એટલે ધર્મ, જો આ શરણાગતિ ધર્મ હોય, આપણે એ કલ્પથી વાત ચાલ્યા હતા, તો આટલી આવશ્યકતાઓ ધર્મ હોવાના માટે એને પૂરી પાડવી જોઈએ. નોર્મલી આપણે સમજી શકીએ છીએ કે ધર્મના ઘણા બધા પાસાઓ છે. કોઈક ધર્મ આધિભૌતિક હોય છે, કોઈક ધર્મ આધ્યાત્મિક હોય છે, કોઈક ધર્મ આધિદૈવિક હોય છે. આધિભૌતિક ધર્મનો એક તમને સામાન્ય દાખલો આપું, જેમાં આ બધા જ પાસાઓ તમે જોશો ને, આપણી પાસે સમય નથી, નહીં તો એક એક તમને ગણાવું, તમને બગાસા ના આવે તો. પણ એ દરેક પાસા આધિભૌતિક ધર્મમાં પણ વણાયેલા હોય છે. કેવી રીતે? આજે મોટી વાત ઇકોલોજીની ચાલી રહી છે, પર્યાવરણની. પર્યાવરણ જાળવવું એ આપણો આધિભૌતિક ધર્મ છે. એની કાળજી આપણા શાસ્ત્રે કેટલી બધી લીધી હતી એનો એક તમને દાખલો આપું તો તમને રોમાંચ થશે. કે કોઈપણ વૃક્ષને સૂર્યાસ્ત પછી કાપી ન શકાય, કોઈપણ વૃક્ષના મૂળિયાને કાપી ન શકાય, ડાલને કાપી શકો કે જેથી ફરી પાછો ઉગે. કોઈપણ નદીને 100 હાથની ભીતર તમે દૈહિક ક્રિયા ન કરી શકો, નહીં તો નદી દેવતાનું અપમાન થાય. ક્યાંય પણ તમે જાજરૂ જાઓ, એક સામાન્ય વાત બતાવું, તો એને ખાડા ખોદીને માટીથી પૂરવું જોઈએ, ખુલ્લું ન મૂકી શકો જેથી કે જીવજંતુ ફેલાય. આ બધી પર્યાવરણ શાસ્ત્રની કાળજી કેટલી બધી લીધી હતી. આપણે ત્યાં શાસ્ત્રમાં જોશો, સાધન દીપિકામાં, તો સ્પષ્ટ એમ વિધાન કરવામાં આવે છે કે ઘરમાં સ્નાન કરીને તીર્થમાં સ્નાન કરવું જોઈએ. ઘરમાં સ્નાન કર્યા વિના તીર્થ જલમાં સ્નાન ન થાય. આ સ્વિમિંગ પુલમાં નહાયા પછી નહાવવું પડવું એ તો આજે આ લોકોએ શોધ્યું. આપણે તો ક્યારથી એ વાત શોધીને રાખી છે કે તીર્થ સ્નાન, શુદ્ધિ સ્નાન કર્યા વિના તીર્થ સ્નાન ન થાય. એ શું છે? બધી પર્યાવરણની જાળવણીનો આધિભૌતિક ધર્મ હતો. કૂવા માટે આજે આપણને બહુ એક અંધરૂડી આપણામાં ઘૂસી ગઈ છે કે કૂવાનો જલ શુદ્ધ હોય છે. ખરેખર શાસ્ત્ર હિસાબે કૂવાનો જલ સૌથી વધારે અપવિત્ર હોય છે. નદીનો જલ શુદ્ધ હોય છે, વહેતો જલ જ શુદ્ધ હોય, બંધાયેલો જલ અશુદ્ધ જ હોય છે. પણ જો એની શુદ્ધિ જાળવવી હોય તો શાસ્ત્ર એનો વિધાન કર્યો છે કે કૂવાની પાલ ઉપર કોઈ કોગળો ન કરે, કૂવાની પાલ પાસે કોઈ પિશાબ ન કરે, કૂવામાં કોઈ જીવજંતુ ન પડે. કૂવામાં તમે એની શુદ્ધિ માટે, સંસ્કાર માટે જે કાંઈ કર્મો શાસ્ત્રે બતાવ્યા છે એ કર્મકા સંસ્કાર કરો તો કૂવાનો જલ શુદ્ધ હોય છે. જેમ આપણી કોઠીમાં ભરેલો જલ ત્યારે જ શુદ્ધ કહેવાય કે જ્યારે આપણે એને અડ્યા ન હોઈએ. એવી રીતે આવી બધી જે અશુદ્ધ કરનારી ક્રિયાઓ આપણે કૂવા સાથે ન કરતા હોઈએ તો જ કૂવાનો જલ શુદ્ધ હોય છે, વરના કૂવાનો જલ સૌથી વધારે અશુદ્ધ ગણવામાં આવ્યો છે. નદીનો જલ શુદ્ધ ગણવામાં આવ્યો છે, પણ એ જૂના જમાનાની વાત હતી. આજે પર્યાવરણની દૃષ્ટિથી એવી દુર્ગતિ આપણી થઈ ગઈ કે જેટલી નદીઓ છે એ મોટા ભાગે ગટર બની ગઈ, અને જેટલી કૂવાઓ છે એવામાં પણ મોટા શહેરોમાં તો મોટે ભાગે ગટર ફૂટી જતી હોય છે. એટલે કયો જલ શુદ્ધ છે આનો માપદંડ શોધવો આજે પર્યાવરણ ધર્મની દૃષ્ટિથી શોધવો બહુ અઘરું થઈ પડ્યું છે. લોકો કહે છે કે તો બિસ્લેરીનો જલ શુદ્ધ કે અશુદ્ધ, નલનો મ્યુનિસિપલ વાળો જલ શુદ્ધ કે અશુદ્ધ, પણ મૂળ મુદ્દો એ છે કે જે કૂવાનો જલ છે એ સૌથી વધારે આજે અશુદ્ધ થઈ ગયો છે. મોટા શહેરોમાં ગટર જ ફૂટી ગઈ છે મોટા ભાગના કૂવાઓમાં, અને નદીઓ તો પ્રેક્ટિકલી ગટર ફૂટી નથી ગઈ, ગટર જ વહી રહી છે. જો દિલ્હીમાં ગટર દિલ્હીની ન છોડે